શ્રીમદ દેવી ભાગવત સ્કંધ 12મો અધ્યાય 12મો મણિદ્વીપનું વર્ણન ચાલુ. વ્યાસજી કહે છે, રાજન, મધ્ય ભાગમાં શોભતું એ ભવન ભગવતી જગદંબાનું છે. તેમાં ચાર મંડપ છે. દરેક મંડપને 1000 સ્તંભ છે. પહેલો શૃંગાર મંડપ, બીજો મુક્તિ મંડપ, ત્રીજો જ્ઞાન મંડપ અને ચોથો એકાંત મંડપ નામથી પ્રખ્યાત છે. આ મંડપોમાં અનેક પ્રકારના ચંદરવા બાંધેલા છે. જાત જાતના ધૂપથી તે મંડપોને સુવાસિત કરવામાં આવે છે. તે મંડપોની કાંતિ કરોડો સૂર્ય જેવી પ્રકાશમાન છે. તે મંડપોની ચારે બાજુ કેસરની, જુઈની, મોગરાની વાડીઓ છે. આ વાડીઓમાં અત્યંત સુગંધિત મધ ભરેલા તથા મધ જરતા અસંખ્ય દિવ્ય ભમરાઓ ગુંજી રહ્યા છે. ચારે મંડપોની ચારે બાજુ મહાપદ્માટવી નામની એક વાડી છે. તેની સીડીઓ રત્નોની છે. તે અમૃત જેવા મધુર રસથી ભરેલી છે. ત્યાં ભમરાઓ સદા ગુંજરાવ કરે છે. તેમાં કારંડ નામના પક્ષીઓ તથા હંસો હંમેશા રહે છે. તેના ચારે બાજુના કિનારા સુગંધથી સુવાસિત રહે છે. આવી અસંખ્ય વાડીઓની સુંદર સુગંધથી મણિદ્વીપ સુવાસિત છે. પહેલો શૃંગાર મંડપ છે. તેના મધ્ય ભાગમાં એક દિવ્ય સિંહાસન પર દેવી બિરાજમાન છે. ત્યાં સભાસદ રૂપે રહેનારા મુખ્ય દેવતા દેવાંગનાઓ બધી જ અપ્સરાઓ જુદા જુદા સ્વરમાં ભગવતી જગદંબાની સામે ગાન કરે છે. બીજો મુક્તિ મંડપ છે. તેના મધ્ય ભાગમાં બિરાજમાન કલ્યાણ રૂપ ભગવતી શિવા દરેક બ્રહ્માંડમાં વસતા ભક્તોની મુક્તિ ભક્તોને મુક્તિ આપે છે. રાજન, ત્રીજા મંડપનું નામ જ્ઞાન મંડપ છે. ભગવતી ત્યાં બિરાજીને જ્ઞાનોપદેશ કરે છે. એકાંત મંડપ નામના ચોથા મંડપમાં ભગવતી જગદંબા અનંગ કુસુમા વગેરે સચિવ શક્તિઓ સાથે બેસીને જગતની રક્ષા સંબંધી ચર્ચા કરે છે. રાજન, ચિંતામણી ગૃહદેવીનું મુખ્ય સ્થાન છે. મૂળ પ્રકૃતિ ભગવતી ભુવનેશ્વરીના 10 શક્તિ તત્વો સોપાન રૂપ પગથિયા રૂપે ત્યાં ઉપસ્થિત છે. ઊંચા મંચ પર ભગવતી તેમની સાથે અત્યંત શોભી રહ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને સદાશિવા ચાર દેવતાઓ મંચના પાયા છે. સદાશિવે મંચના વચ્ચેના પાટિયા રૂપ છે. તે મંચ ઉપર મહાન દેવતા પરમ આદરણીય ભુવનેશ્વર બિરાજમાન છે. સૃષ્ટિના આદિમાં પોતાની લીલા કરવા માટે સ્વયં ભગવતી જ બે રૂપોમાં પ્રગટ થયા છે. તેમના જમણા અંગમાંથી ભગવાન ભુવનેશ્વર અને ડાબા અંગમાંથી સબલ બ્રહ્મ સ્વરૂપિણી ભગવતી ભુવનેશ્વરી પ્રગટ થયા. ભગવતીના અર્ધાંગ સ્વરૂપ તેજ આ મહાન ઈશ્વર છે. કામદેવના મદનું મર્દન કરવામાં એ અતિ કુશળ છે. મહેશ્વર કરોડો કામદેવો જેવા સુંદર છે. પાંચ મુખ અને ત્રણ નેત્રોથી શોભાયમાન એ મહેશ્વર ચિંતામણીથી વિભૂષિત છે તથા પોતાની ભુજાઓમાં હરિણ, અભય અને વરમુદ્રા તથા ફરસી ધારણ કરેલા છે. સર્વના શાસકે મહાદેવેશ્વરની 16 વર્ષ જેવી સુકુમાર અવસ્થા છે. તે કરોડો સૂર્ય સમાન પ્રકાશિત છે. શીતળ એવા છે જાણે કરોડો ચંદ્રમાં. શુદ્ધ સ્ફટિકમણી જેવા એ દેદીપ્યમાન છે. તેમના શ્રી વિગ્રહમાંથી શીતળ પ્રકાશ ફેલાય છે. તેમના ડાબા અંગમાં ભગવતી ભુવનેશ્વરી બિરાજેલા છે. તે દેવીના કટિપ્રદેશમાં 9 પ્રકારના રત્નોથી બનેલો દિવ્ય કંદોરો શોભી રહ્યો છે. તપાવેલા સોનાથી અને વૈદુર્ય મણીથી સંપન્ન બાજુબંધ દેવીની ભુજાઓને શોભાવી રહ્યો છે, જેમાં સોના જેવો ચળકાટ છે તથા તેનો આકાર શ્રીચક્ર જેવો છે. એવું જ છતરીવાળું કર્ણફૂલ ભગવતી ભુવનેશ્વરીના મુખકમળને મનોહર બનાવી રહ્યું છે. દેવીના લલાટની કાંતિના વૈભવે અર્ધચંદ્રમાની શોભાને તુચ્છ બનાવી દીધી છે. પાકેલા ગિલોડાને તુચ્છ કરનારા લાલ હોઠ અને મનોહર દાંતોથી દેવી પરમ સુંદર લાગે છે. કંકુ અને કસ્તુરીના સુંદર તિલકથી તેમનું મુખમંડળ અપાર શોભી રહ્યું છે. તેમણે સૂર્ય અને ચંદ્રના જેવી આકૃતિવાળો રત્નોથી બનાવેલો ચૂડામણી મસ્તકમાં ધારણ કર્યો છે. શુક્રના ઉગતા તારા સમાન સ્વચ્છ નાકના અલંકારથી તે દીપી રહ્યા છે. ગળાના એક જાતના શણગારમાં લટકાવેલા ઉજ્જવળ મોતીઓના ઝુમખાથી તે શોભી રહ્યા છે. ચંદન કપૂર અને કંકુથી સ્તનો શણગાર્યા છે. તેમના અદ્ભુત ખભા અને શંખના આકારની ડોક છે. દાડમના દાણા જેવા સ્વચ્છ દાંતોની પંક્તિઓથી તે અતિશય શોભી રહ્યા છે. મસ્તક પર અમૂલ્ય રત્નોનો સુંદર મુકુટ ધારણ કર્યો છે. દેવીના મુખ પર કેસની લટો છવાયેલી છે અને તેના પર મદોન્મંત ભમરાઓ ગુંજી રહ્યા છે. કલંકની કાળાસ રહિત ચંદ્રમા જેવું તેમનું સ્વચ્છ મુખમંડળ છે. ગંગાના જળમાં પડતી ઘુમરી જેવી સુંદર નાભી અને માણિક્યના ટુકડાઓથી જડેલી ભેટીઓથી તેમની આંગળીઓ શોભી રહી છે. કમળની પાંખડી જેવા આકારવાળા ત્રણ નેત્રોથી તે અતિ સુંદર લાગે છે. તેમની કાંતિ સરાણ પર ઘસીને ઉજ્જવળ કરેલા પદ્મરાગ મણી જેવી ઉજ્જવળ છે. રત્નોથી બનેલા ઘુઘરીઓવાળા કડાથી તે અદ્ભુત શોભી રહ્યા છે. મણીઓ અને મોતીઓની માળાઓમાં રહેલી અનુપમ શોભા તેમના ચરણોમાં ઉત્પન્ન થઈ છે. રત્ન જેવી આંગળીઓની ફેલાયેલી કાંતિના સમૂહથી તેમના હાથ દીપી રહ્યા છે. તેમની ચોળીમાં ગૂંથેલા વિવિધ રત્નો અતિશય પ્રકાશી રહ્યા છે. જુઈના પુષ્પોથી સુગંધિત કેશપાશમાં ગૂંથેલી જુઈની માળામાં ભરાયેલી ભમરાઓની પંક્તિથી તે ઘેરાયેલા છે. ગોળ મજબૂત અને ઊંચા સ્તનોના ભારથી ભગવતી શિવા કંઈક શિથિલ જણાય છે. તેમના ચારે હાથોમાં પાસ અંકુશ વર અને અભય મુદ્રા શોભે છે. તેમણે સર્વ શૃંગાર સજેલા છે. તે અત્યંત સુકુમાર અંગોવાળા સર્વ સૌંદર્યના આધાર તથા નિષ્કપટ કરુણા મૂર્તિ છે. ભગવતીએ સ્વયં પોતાના મધુર સ્વરથી વીણાના સ્વરને તુચ્છ બનાવી દીધો છે. તે કોટી કોટી સૂર્ય અને ચંદ્રમાની કાંતિવાળા છે. અનેક સખીઓ દાસીઓ દેવસ્ત્રીઓ તથા સમસ્ત દેવવૃંદ ભગવતી ભુવનેશ્વરીની ચારે બાજુ બેઠા છે. ઈચ્છા શક્તિ જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિથી તેઓ યુક્ત છે. લજ્જા તૃષ્ટિ પુષ્ટિ કીર્તિ કાંતિ ક્ષમા દયા બુદ્ધિ મેઘા દેવાંગનાઓ મૂર્તિમાન થઈ તેમની પાસે રહે છે. જયા વિજયા અજીતા અપરાજિતા નિત્યા વિલાસીની દ્રૌગ્ધિ અઘોરા અને અમંગલા નવ પીઠની શક્તિઓ ભગવતી પરામ્બાની સેવામાં સદા તત્પર રહે છે. શંખનિધિ અને પદ્મનિધિ આ નિધિઓ ભગવતીની બાજુમાં સ્થિત છે. નવરત્ન વહા કાંચન સ્ત્રવા અને સપ્ત ધાતુ વહા નામની નદીઓ આ ઉપયુક્ત નિધિઓમાંથી નીકળી છે. રાજેન્દ્ર, આ બધી નદીઓ અમૃત સાગરમાં જઈ રહે છે. આ પ્રકારની વિશિષ્ટ શક્તિશાળીની તે ભગવતી ભુવનેશ્વરી મહાભાગ ભુવનેશ્વરના ડાબા ભાગમાં બિરાજે છે. તેમના સાનિધ્યથી જ ભુવનેશ્વરને સર્વના ઈશ થવાની યોગ્યતા પ્રાપ્ત થઈ છે. તેમાં બીજો કોઈ વિચાર કરવો જોઈએ નહીં. રાજન, હવે આ ચિંતામણી ગૃહનું પરિમાણ એટલે માપ સાંભળો. અત્યંત વિશાળ ભવન હજાર યોજન લંબાઈ પહોળાઈનું છે. તેના ઉત્તર ભાગમાં ઘણા મોટા મોટા કિલ્લા છે. પ્રથમથી છેલ્લો સુધીનો દરેક કિલ્લો ક્રમશઃ બમણા માપનો છે. ભગવતીનું આ મણી દ્વીપ પૃથ્વી પર નહીં પરંતુ અંતરિક્ષ લોકમાં આવેલું છે. તેનો પ્રલય કાળમાં નાશ થતો નથી અને તેથી સૃષ્ટિ કાળમાં તેની ઉત્પત્તિ પણ થતી નથી. પરંતુ કાર્યવશે મણિદ્વીપના વસ્ત્રની જેમ સંકોચ અને વિકાસ કાયમ થયા કરે છે. ત્યાં જેટલા કિલ્લાઓ છે તે બધાની શોભા તે ચિંતામણી ગૃહની સીમાથી સાપેક્ષ છે. તે જ ભવ્ય ભવન ભગવતી મહામાયાને બિરાજવાનું સ્થાન છે. રાજન, દરેક બ્રહ્માંડમાં વર્તતા દેવો નાગો મનુષ્યો તથા જે જે બીજા શ્રીદેવીના ઉપાસકો છે તે બધા અહીં આવે છે. તે દેવી ક્ષેત્રમાં રહીને તેમની ઉપાસના કરતા શરીર છોડે છે. તે બધા જ્યાં દેવી બિરાજે છે ત્યાં જાય છે. ત્યાં ધૃત કુલ્યા દુગ્ધ કુલ્યા દધિ કુલ્યા મધુસ્ત્રવા અમૃતવહા દ્રાક્ષાર સવહા જંબુર સવહા તથા આમ્રેક્ષુર સવહા વગેરે હજારો નદીઓ વહે છે. ત્યાંના વૃક્ષો મનોરથ પ્રમાણે ફળ આપે છે. વાવો અને કુવા મનગમતા પીણા આપે છે. ત્યાં કોઈ જાતની કમી નથી. ત્યાં વૃદ્ધાવસ્થા પોતાનો પ્રભાવ પાડી શકતી નથી. તે દિવ્ય સ્થાન ચિંતા માર્તસ્ય કામ અને ક્રોધ રહિત છે. ત્યાં રહેનારા બધા યુવાવસ્થાથી સંપન્ન સ્ત્રી સાથે અને હજારો સૂર્ય જેવા તેજસ્વી બની રહે છે અને ભગવતી ભુવનેશ્વરીની સતત ઉપાસના કરે છે. તેમાં કેટલાક સાલોક્ય મુક્તિ અને કેટલાક સામીપ્ય મુક્તિના અધિકારી બની ગયા છે, અનેક સારૂપ્ય મુક્તિના અધિકારી બન્યા છે તથા થોડા શ્રેષ્ઠ લોકો શ્રાષ્ટી મુક્તિ પામેલા હોય છે. પ્રત્યેક બ્રહ્માંડમાં રહેવાવાળા જે જે દેવતાઓ છે તેમના ઘણા સમાજ સમિષ્ટ સ્વરૂપો ત્યાં રહીને ભગવતી જગદંબાની ઉપાસના કરે છે. 7 કરોડ મહામંત્રો મૂર્તિમાન થઈને ભગવતીની આરાધનામાં તત્પર રહે છે. સામ્યાવસ્થામાં સ્થિત દેવી શિવા કારણ બ્રહ્મ સ્વરૂપા છે. તેમણે માયા મિશ્ર સબલ વિગ્રહ ધારણ કરેલું છે. બધી જ વિદ્યાઓ સદા તેમની સેવામાં સંલગ્ન રહે છે. રાજન, આ પ્રમાણે મેં મણિદ્વીપનો મહિમા કહ્યો. કરોડો સૂર્ય ચંદ્રમા અગ્નિ અને વીજળીઓ આ મણિદ્વીપની પ્રભાનો કોટ્યાંશની પણ બરાબરી કરવામાં સમર્થ નથી. આ મણિદ્વીપ કોઈક સ્થળે વિદ્રુમ મણિ જેવો પ્રકાશિત હોય છે તો કોઈ સ્થળે મરકત મણિ જેવો હોય છે. ક્યાંક વીજળી અને સૂર્ય જેવો પ્રકાશિત છે તો ક્યાંક જાણે મધ્યાહનનો પ્રચંડ સૂર્ય તપતો હોય તેવો દેખાય છે. તેમાં ક્યાંક કરોડો વીજળીઓ જેવું તેજ પથરાયેલું છે, ક્યાંક સિંદુર અને નીલમણી જેવી તસવીર દેખાય છે, કેટલીક દિશાઓમાં દાવાનળ તથા તપાવેલા સોના જેવી કાંતિ છે, તો ક્યાંક તે ચંદ્રકાંત મણિ જેવો તથા સૂર્યકાંત મણિ પથ્થરથી તે બનેલો છે. આ મણિદ્વીપ પુરીનું શિખર રત્નમય છે. કિલ્લા અને દરવાજા પણ રત્નમય છે. રત્નમય વૃક્ષો, પાંદડા અને રત્નમય ફૂલોથી તે સારી રીતે સુસજ્જ છે. આ પ્રકાશમાન પુરીમાં દિવ્ય મોરલા હંમેશા નાચે છે તથા કોયલ અને પોપટનો મીઠો કલરવ સંભળાય છે. અહીં શીતળ અને મીઠા જળના લાખો સરોવરો આવેલા છે. મણિદ્વીપનો મધ્ય ભાગ ખીલેલા રત્નમય કમળોથી અનુપમ શોભી રહ્યો છે. તેની ચારે બાજુની 100 યોજન ભૂમિ ઉત્તમ ગંધોથી સુવાસિત રહે છે. મંદ ગતિએ પ્રવાહિત થઈને વાયુ વૃક્ષોને ધીરે ધીરે સ્પંદિત કરી રહ્યો છે. ચિંતામણીના સમૂહના તેજથી આકાશ ઝગમગે છે. ચારે બાજુ વિખરાયેલા રત્નોની પ્રભાથી બધી દિશાઓ અગ્નિની જેમ ઝળહળી રહી છે. વૃક્ષોની મધુર સુગંધથી યુક્ત સુખદ પવન સદા પૂર્ણરૂપે પ્રવાહિત થઈ રહ્યો છે. રાજન, 10,000 યોજન સુધી પ્રકાશિત મણિદ્વીપ ધૂપની સુગંધથી મહેકી રહ્યો છે. મણિરૂપ હજારો દીવાઓથી તે પ્રકાશમાન છે. દર્પણ જેવા આ મણિદ્વીપમાં મણિઓના ઉત્તમ છિદ્રોની અંદર ઝળકતી કાંતિ વડે દિશાઓ સૂજતી નથી. રાજ, સર્વ ઐશ્વર્યો, સર્વ શૃંગાર, સર્વ જ્ઞાતાઓ, સર્વ તેજ, સર્વ પરાક્રમ, સર્વ ઉત્તમ ગુણો અને સર્વ દયાઓ આ મણિદ્વીપ પુરીમાં સમાપ્ત થઈ જાય છે. રાજાના આનંદથી માંડીને બ્રહ્મલોક પર્યંત જેટલા આનંદ છે તે બધા જ આ પુરીમાં વિદ્યમાન છે. રાજન, તમારી સામે આ મણિદ્વીપનો મહિમા કહ્યો. મહાદેવીનું આ પરમધામ બધા લોકોથી અતિશય શ્રેષ્ઠ છે. આ મણિદ્વીપના સ્મરણ માત્રથી બધા જ પાપો નાશ પામે છે. જો મૃત્યુ સમયે મણિદ્વીપનું સ્મરણ થઈ જાય તો પ્રાણી મણિદ્વીપને પામે છે. 8મા અધ્યાયથી શરૂ કરીને અહીં સુધીના પ્રસંગને અધ્યાય પંચક કહે છે. સાવધાનીપૂર્વક આનો પાઠ કરનાર મનુષ્ય ભૂત પ્રેત અને પિશાચની કરણગતથી મુક્ત થઈ જાય છે. નવું મકાન બનાવતા અને વાસ્તુ દેવતાની પૂજા સમયે આ અધ્યાય પંચકનો પાઠ કરવો જોઈએ, તેનાથી કલ્યાણ થાય છે. અધ્યાય 12 સમાપ્ત. બોલો શ્રી અંબે માથે કી જય.